بسم الله الرحمن الرحيم. ألف لام ميم را. تلك آيات الكتاب، والذي أنزل إليك من ربك الحق ولكن أكثر الناس لا يؤمنون. અલીફ લામ મીમ રા. આ કિતાબની આયતો છે, ને તારા પાલનહાર તરફથી તારા ઉપર જે ઉતારવામાં આવ્યું છે તે સત્ય છે, સાચું છે, પણ ઘણા ખરા લોકો માનતા નથી. وسخر الشمس والقمر كل يجري لأجل مسمى يدبر الأمر يفصل الآيات لعلكم بلقاء ربكم توقنون. الله એજ છે જેણે આસમાનોને તમે જુઓ છો તેમ થાંભલાઓ વગર ઊંચે ઊભા કર્યા છે. પછી અલ્લાહ અર્શ પર બિરાજમાન થયો, યાની કે સિંહાસન પર બિરાજમાન થયો, યાની કે આસમાનોમાં પોતાની હુકુમત કાયમ કરી, અને સૂરજ તથા ચાંદને કામે લગાડી દીધા, જે દરેક પોતપોતાની ઠરાવેલી મુદ્દત સુધી, નક્કી કરેલી મુદ્દત સુધી ચાલ્યા કરશે, યાની કે એક ધારા સતત ચાલ્યા કરશે. વળી બધા કામોની વ્યવસ્થાને ઇંતજામ અલ્લાહ કરે છે, અને નિશાનીઓ સાફ કરીને બયાન કરે છે કે કદાચને તમને તમારા પાલનહારની મુલાકાતની પૂરેપૂરી ખાતરી થાય. ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون. અને અલ્લાહ એ છે જેણે જમીનને પાથરી છે, ને તેમાં ભારે ભારે પહાડ કાયમ કર્યા છે, ને નદીઓ વહાવી છે, અને બધા ફળ ફ્રૂટમાંથી બબ્બે જાતો પેદા કરી દીધી છે. તે દિવસને રાતથી ઢાંકી દે છે. બેશક તેમાં વિચાર કરનારા લોકો માટે નિશાનીઓ હાજર છે. وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان يسقى بماء واحد ونفضل بعضها على بعض في الأكل إن في ذلك لآيات لقوم يعقلون. અને જમીનમાં તરહ તરહના જુદી જુદી જાતના જમીનના કટકા એકબીજાની પાસે પાસે જોડાયેલા છે, તથા દ્રાક્ષના બાગો ને અનાજના ખેતરો, ખાવાની ચીજોના ખેતરો ને ખજૂરના ઝાડો, કે જેમાંથીના કેટલાકોના મૂળ કેટલાકોના રૂટ એક જ હોય છે, ને કેટલાકોના અલગ અલગ, તે બધા એક જ પાણીથી પોષાય છે, એક જ પાણીથી તેને જીવન મળે છે. અને ફળોના સ્વાદમાં અમે એકને બીજા ઉપર બલંદી આપીએ છીએ. બેશક તેમાં અક્કલથી કામ લેનારાઓ માટે નિશાનીઓ મોજૂદ છે, હાજર છે. وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا في خلق جديد أولئك الذين كفروا بربهم وأولئك الأغلال في أعناقهم وأولئك أصحاب النار هم فيها خالدون. ને આય રસૂલ, અગર તને આ વાતોથી અજાયબી થતી હોય તો સાચે જ તે લોકોનું આ કહેવું અજાયબી ભર્યું જ છે કે શું જ્યારે અમે મોત બાદ માટી થઈ જઈશું, ધૂળ બની જઈશું, તો પછી અમે નવા નામથી પેદા થઈશું. તેઓ એ લોકો છે કે જેઓ પોતાના પાલનહારનો ઇનકાર કરે છે, કુફ્ર કરે છે, ને તેઓ છે કે જેમની ગરદનોમાં, જેમના ગળામાં જંજીરો પડેલી હશે, અને તેઓ જ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેશે. وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِنْ قَبْلِهِمُ الْمَثُلَاتُ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِلنَّاسِ عَلَى ظُلْمِهِمْ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ. ને એ રસૂલ, આ લોકો ભલાય પહેલા તારાથી બુરાઈ માટેની ઉતાવળ કરે છે, યાની કે નેકી પહેલા, સારપ પહેલા તારાથી બુરાઈ માટેની એટલે કે સજા માટેની ઉતાવળ કરે છે. જો કે તેમની પહેલા ઘણાય સબકરૂપે શિખામણ લેવા જેવા સજાના દાખલાઓ, સજાની મિસાલો બની ગયા છે. ને બેશક તારો પાલનહાર બધા માણસો માટે તેમની નાફરમાનીઓ છતાં મોટો બક્ષનાર છે, તેમનું કહ્યું ન માનનાર છતાં મોટો બક્ષનાર છે. ને વળી બેશક તારો પાલનહાર સજા આપવામાં પણ સખ્ત છે, કડક છે. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنْزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ إِنَّمَا أَنتَ مُنذِرٌ وَلِكُلِّ قَوْمٍ هَادٍ. અને જે લોકો ઈમાન નથી લાવ્યા, જેઓએ ઇનકાર કર્યો છે, તેઓ કહે છે કે રસૂલના ઉપર તેના પાલનહાર તરફથી અમારી ઈચ્છા મુજબની કોઈ નિશાની કેમ ઉતારવામાં નથી આવી? એ રસૂલ, સિવાય તેના નથી કે તું તો બિવરાવનારો છો, યાની કે સિર્ફ એક બિવરાવનારો ડરાવનારો છે, ને દરેક કોમ માટે એક હિદાયત કરનારો હોય છે, યાની કે સીધા રસ્તા તરફ દોરી જનારો હોય છે. اللَّهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ أُنثَى وَمَا تَغِيضُ الْأَرْحَامُ وَمَا تَزْدَادُ وَكُلُّ شَيْءٍ عِندَهُ بِمِقْدَارٍ. الله જાણે છે કે દરેક માદાના પેટમાં, દરેક ફિમેલના પેટમાં શું હોય છે, તથા ગર્ભનું ઘટવું કે વધવું, હમલનું ઘટવું કે વધવું પણ જાણે છે. અને તેની પાસે દરેક વસ્તુનો અંદાજ નક્કી કરેલો છે. આલિમુલ ગયબ વશહાદતિલ કબીરુલ મુતઆલ. તે છુપા તથા જાહેરનો જાણનાર છે, બલંદ છે ને ઊંચા દરજ્જાવાળો છે, ઊંચા મર્તબા વાળો છે. سَوَاءٌ مِنْكُمْ مَنْ أَسَرَّ الْقَوْلَ وَمَنْ جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ. તમારામાંથી જે ખૂબ જ ધીમેથી વાત કહે અને જે મોટેથી વાત કહે, તે બે અલ્લાહ પાસે બરાબર છે, સરખા છે. તેમજ તે કે જે રાત્રે છુપેલો હોય અને તે કે જે દિવસમાં હરફર કરનારો હોય તે પણ બે સરખા છે. لَهُ مُعَقِّبَاتٌ مِّن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ يَحْفَظُونَهُ مِنْ أَمْرِ اللَّهِ إِنَّ اللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتَّى يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ وَإِذَا أَرَادَ اللَّهُ بِقَوْمٍ سُوءًا فَلَا مَرَدَّ لَهُ وَمَا لَهُم مِّن દરેક માણસ માટે પહેરો ભરનારો નિગેબાન ફરિશ્તા નિમેલા છે, મુકરર કરેલા છે, જેઓ અલ્લાહના હુકમથી તેની આગળ પાછળ રહી તેની હિફાજત કરે છે, રક્ષણ કરે છે. બેશક અલ્લાહ કોઈ કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી કે તેઓ પોતે પોતાની હાલત બદલે નહીં. અને અલ્લાહ જ્યારે કોઈ કોમના હકમાં બુરાઈ ચાહે છે તો તે હરગીઝ ટળી શકતી નથી, કોઈ અટકાવી શકતું નથી, ને તેના સિવાય તેમનો કોઈ વાલી નથી, મુરબ્બી નથી. તે એ છે જે તમને બીવરાવવા માટે તથા વરસાદની આશા પેદા કરવા માટે વીજળીના ચમકારા દેખાડે છે, ને પાણીથી ભરપૂર વાદળા પેદા કરે છે. وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَنْ يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ. અને વાદળાઓનો કડાકા ભર્યો અવાજ, વાદળાઓની ગર્જના તેની તારીફને વખાણ કરે છે, મહિમા ગાય છે. અને અલ્લાહના ડરથી બધા ફરિશ્તાઓ પણ. અને અલ્લાહ વીજળીના કડાકા મોકલે છે, પછી જેના ઉપર તે ચાહે છે તેના પર તે વીજળી પાડે છે, છતાં તે લોકો અલ્લાહની બાબતે ઝઘડતા જ રહે છે. અને તે સખત દાવપેચવાળો છે, ચાલ ચાલનારો છે. લહુ દઅવતુલ હક્ વલ્લદીન યદઉન મિન દુનિહ લા યસ્તજીબુન લહુમ બિશયઇન ઇલ્લા કબાસિત કફયહ ઇલાલ મા ઇલ્લા કબાસિત કફયહ ઇલાલ મા ઇલયબલુગ ફાહુ વમા હુવા બિબારિગ વમા દુઆઉલ તેને જ પોકારવો બરાબર ને યોગ્ય છે, યાની કે દરેક વખતે તેને જ પોકારવો બરાબર છે. ને જેઓ તેના સિવાય બીજાઓને પોકારે છે, અવાજ આપે છે, તેઓ તેમને કાંઈ જવાબ આપતા નથી. પણ તેના જેવો કે જેણે પોતાના બે હાથ એવા મકસદથી પાણી તરફ ફેલાવ્યા હોય કે પાણી આપમણે ખુદ બખુદ તેના મોઢામાં આવી જાય, પણ એવી રીતે પાણી કદી પણ તેના મોઢામાં આવતું નથી. અને નાસ્તિકોની દુઆ એકદમ નકામીને બેકાર જાય છે. وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُمْ بِالْغُدُوِّ وَالْآصَالِ. અને જેઓ આસમાનો તથા જમીનમાં છે તેઓ ખુશીથી કે નાખુશીથી અલ્લાહને સજદો કરે છે, ને એવી જ રીતે સવાર સાંજના તેમના પડછાયા પણ. قل من رب السماوات والأرض قل الله قل أفاتخذتم من دونه أولياء لا يملكون لأنفسهم نفعا ولا ضرا قل هل يستوي الأعمى والبصير أم هل تستوي الظلمات والنور أم جعلوا لله شركاء خلقوا كخلقه فتشابه الخلق عليهم قل الله خالق كل شيء وهو الواحد القهار أي رسول تو پوچھ કે આસમાનો તથા જમીનનો પાલનહાર કોણ છે રબ કોણ છે તું કહે કે અલ્લાહ જ છે પછી તું કહે કે શું તેને છોડી તમોએ એવાઓને તમારા મુરબ્બીને વાલી બનાવ્યા છે કે જેઓ પોતાના માટે પણ નફા કે નુકસાનનો હક કે અધિકાર રાખતા નથી તું કહે કે શું આંધળો અને આંખવાળો બરાબર હોય છે અથવા અંધકાર અને રોશની પ્રકાશ એક સરખા હોય છે અથવા શું તેઓએ એવાઓને અલ્લાહના શરીકને ભાગીદાર બનાવ્યા છે કે જેઓએ અલ્લાહના જેવી આ તમામ દુનિયાઓ ખલકત આલમ પૈદા કરી હોય કે જેથી હવે તેમને આ તમામ દુનિયાઓ બાબતે એ ખોટો ખ્યાલ થઈ ગયો હોય ભ્રમ થઈ ગયો હોય તે કોણે પેદા કરી હશે તું કહે કે અલ્લાહ જ દરેક વસ્તુનો પેદા કરનારો છે ને તે એક છે ને તે મહાન દરેક વસ્તુ ઉપર હાવી છે તાકતવર છે أنزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما يوقدون عليه في النار ابتغاء حلية أو متاع زبد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال الله آسمان پرتھی پانی اتارے چھے પછી પોતપોતાની ગુંજાઈશ મુજબ નદી નાળા વહી નીકળે છે વહેતા થાય છે પછી તે પાણીનું વહેતું પૂર પોતાના પર ફીણ લઈ આવે છે અને એ જ મુજબ દાગીના અથવા બીજી વસ્તુ બનાવવા માટે તેઓ જે ધાતુ જે વસ્તુ આગમાં તપાવે છે તેમાંથી પણ તેના જેવું જ ફીણ નીકળે છે આવી રીતે અલ્લાહ સાચા ખોટાની મિસાલ આપે છે સત્ય અને અસત્યના દાખલા આપે છે પછી જે ફીણ હોય છે તે નકામું જાય છે ને તે કે જે લોકોને લાભ પહોંચાડે છે તે જમીનમાં રહી જાય છે એવી રીતે અલ્લાહ મિસાલ આપે છે الذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد કે જેમણે પોતાના પાલનહારનો હુકમ માન્યો તેમના માટે સારો બદલો છે સારો અજ્ર છે અને જેમણે તેમના હુકમની નાફરમાની કરી અવગણના કરી તો અગર તેની પાસે તે બધું કાંઈ હોય કે જે જમીનમાં છે અને એટલું જ બીજું પણ હોય તો જરૂર તે બધું પોતાના છુટકારાને નજાત માટે બદલામાં આપી દેશે એ જ લોકો છે કે જેમનો હિસાબ ઘણી જ ખરાબ રીતે લેવામાં આવશે, ને છેવટે તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે ઘણી જ ખરાબ રહેવાની જગ્યા છે. أَفَمَن يَعْلَمُ أَنَّمَا أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ أَعْمَى إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ. أي رسول شون تے شخص કે જે આ જાણે છે કે તારા પાલનહાર તરફથી જે કાંઈ તારી તરફ ઉતારવામાં આવ્યું છે તે સાચું છે, તે તેના જેવો હોઈ શકે છે કે જે દિલોનો આંધળો હોય? આ સબકને શિખામણ તો સિર્ફ અક્કલવાળાઓ જ હાંસિલ કરે છે. الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق. આકલ વાળા લોકો તે છે કે જેઓ અલ્લાહનો વાયદો પૂરો કરે છે અને પોતાના કૌલ કરાર તોડી નાખતા નથી. والذين يصلون ما امر الله به ويخشون ربهم ويخافون سوء الحساب. અને જેનો સંબંધ જોડવાનો અલ્લાહે હુકમ આપ્યો તે જોડતા રહે છે અને પોતાના પાલનહારનો ડર રાખે છે ને ખરાબ રીતે તેમનો હિસાબ લેવામાં આવે એ વાતથી દીવે છે. والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار. અને જે લોકોએ પોતાના પાલનહારની ખુશી હાંસિલ કરવા માટે સબર કરી, ધીરજ રાખી તથા નમાઝ કાયમ રાખી અને જે કાયમોએ તેમને આપ્યું હતું તેમાંથી છૂપી ને જાહેર રીતે ખર્ચ કર્યું અને બુરાઈનો બદલો ભલાઈથી આપતા રહ્યા, તેમના જ માટે આખિરતના ઘરનો સારો નતીજો છે, સારું પરિણામ છે. جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب. يعني هميش قائم رهنار باغ بغيچا چه جيما تيو داخل تشه અને તેમની સાથે તેમના બાપ દાદાઓમાંથી તથા તેમની ઔરતોમાંથી તથા તેમની ઔલાદમાંથી જેણે જેણે નેક આમાલ કર્યા હશે, સારા કામો કર્યા હશે, તેઓ પણ તેમાં દાખલ થશે. અને મલાઇકા દરેક દરવાજેથી તેમની પાસે આવ જાવ કરશે. سلام عليكم بما صبرتم فنعم عقب الدار. અને કહેશે કે તમારા પર સલામ થાય, કારણ કે તમોએ સબર કરી હતી, ધીરજ રાખી હતી, માટે આખરતના ઘરનું કેવું સારું પરિણામ મળ્યું, કેવો સારો નતીજો ને રિઝલ્ટ મળ્યું. والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما امر الله به ان يوصل ويفسدون في الارض اولئك لهم اللعنه ولهم سوء الدار. અને જેઓ અલ્લાહ સાથેના કૌલ કરારને પાકા થઈ જવા પછી તોડી નાખે છે અને જેમની સાથે આપસનો સંબંધ બાંધવાનો અલ્લાહે હુકમ કર્યો છે તે કાપી નાખે છે અને જમીનમાં ફસાદ ફેલાવતા રહે છે. તેઓ એ જ લોકો છે કે જેમના માટે લાનતને ફિટકાર છે અને આખરતનું તેમના જ માટે ખરાબ ઘર પણ છે. الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا في الآخرة إلا متاع. الله جنا માટે ચાહે છે રોજી બહોળી કરી દે છે વિશાળ કરી દે છે અને જેના માટે ચાહે છે ટૂંકી કરી દે છે અને તેઓ દુનિયાની જિંદગીથી રાજી થઈ ગયા છે. જો કે દુનિયાની જિંદગી આખિરતના મુકાબલામાં આખિરતની સામે નજીવી પૂંજી કિંમત વગરની મૂડી સિવાય બીજું કાંઈ જ નથી. قل إن الله يضل من يشاء ويهدي إليه من أناب. અને જે લોકો ઈમાન લાવ્યા નથી ઇનકાર કર્યો છે તેઓ કહે છે કે રસૂલના પાલનહાર પાસેથી અમારા માંગ્યા મુજબની કોઈ નિશાની કેમ ઉતારવામાં આવી નથી. તું કહે કે અલ્લાહ જેનાથી ચાહે છે તેને તે પોતાના તરફનો રસ્તો દેખાડી દે છે. એ જ તે લોકો છે કે જેઓ ઈમાન લાવ્યા અને જેમના દિલોનું અલ્લાહની યાદથી અલ્લાહના નામના રટણથી ને ઝિક્રથી સમાધાન થાય છે. યાદ રાખો કે અલ્લાહના નામના ઝિક્રથી દિલોનું સમાધાન થાય છે. જે લોકો ઈમાન લાવ્યા તથા નેકીઓ કરી તેમના જ માટે મુબારકબાદ ધન્યવાદ અને ઉત્તમ રહેવાની જગ્યા છે. كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب. أي رسول أموي તને આ ઉમ્મતમાં એવી જ રીતે રસૂલ બનાવી મોકલ્યો છે જેવી રીતે કે તેમની અગાઉ થઈ ગયેલી ઉમ્મતોમાં મોકલ્યા હતા, એ માટે કે તમારી તરફ અમોએ જે વહી કરી છે તે તું તેમને વાંચી સંભળાવે. જો કે તેઓ દયાળુ અલ્લાહનો ઇનકાર કરનારા છે. તું કહે કે તે મારો પાલનહાર છે, તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, ઇબાદતને લાયક નથી. તેના ઉપર જ મેં ભરોસો રાખ્યો છે અને તેની જ તરફ મારું પાછું ફરવાનું છે. ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد. અને જો કુરાન એવું હોત કે તેના થકી પહાડ ચલાવી શકતે અથવા તેના થકી જમીનની મુસાફરી વગર મહેનતે કરી શકાતી અથવા તેના થકી મુર્દાઓ સાથે વાતો કરી શકાતી તો પણ તેઓ સાચા રસ્તે આવતે નહીં. પણ દરેક રીતનો અધિકાર ને હક અલ્લાહને જ છે. શું જેઓ ઈમાન લાવ્યા છે તેઓએ જાણી નથી લીધું કે અગર અલ્લાહ ચાહતે તો બધા માણસોને હિદાયત કરી દેતે, અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેમને તેઓ જે કાંઈ કરતા રહે છે તેના બદલામાં કોઈ ને કોઈ આફત જરૂર પહોંચતી રહેશે અથવા તેમના ઘરોની આસપાસ આફત ઉતરી પડશે, અહીં સુધી કે અલ્લાહનો વાયદો પૂરો થઈને રહે. બેશક અલ્લાહ વાયદાનો ભંગ કરતો નથી. وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَأَمْلَيْتُ لِلَّذِينَ كَفَرُوا ثُمَّ أَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ. અને તારી પહેલાના બીજા રસૂલોની પણ ચોક્કસ મશ્કરી ઉડાડવામાં આવી હતી, પણ મેં તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા ન હતા મોહલતને મોકો આપ્યો, પછી તેમની ધરપકડ કરી, પછી મારો બદલો કેવો સખત હતો. أَفَمَنْ هُوَ قَائِمٌ عَلَى كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ قُلْ سَمُّوهُمْ أَمْ تُنَبِّئُونَهُ بِمَا لَا يَعْلَمُ فِي الْأَرْضِ أَمْ بِظَاهِرٍ مِنَ الْقَوْلِ بَلْ زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا مَكْرُهُمْ وَصُدُّوا عَنِ السَّبِيلِ શું અલ્લાહ કે જે દરેક વ્યક્તિના અમલો જોતો રહે છે, કામો જોતો રહે છે, તેની બરોબરી ખોટા માબૂદો કરી શકે છે? છતાં એ લોકો બીજાઓને અલ્લાહના ભાગીદારને શરીક બનાવે છે. હે રસૂલ, તું કહે કે તમે તેમના નામો આપો, અથવા શું તમે અલ્લાહને એવાઓની ખબર આપો છો કે જેઓને તે જાણતો પણ નથી કે તેઓ જમીન પર ક્યાં વસે છે, અથવા નરી વાતો જ કરો છો? બલકે ખરી હકીકત આ છે કે જે લોકો ઈમાન લાવ્યા નથી તેમની ચાલબાજીઓ તેમની નજરમાં શોભિતી કરી દેવામાં આવી છે અને તેમને સાચા રસ્તાથી રોકી દેવામાં આવ્યા છે, અને જેનાથી અલ્લાહ હિદાયતની તૌફીક ખૂંચવી લે છે તેનો કોઈ જ રસ્તો દેખાડનાર રહેતો નથી. لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق. તેમના માટે દુનિયાની જિંદગીમાં પણ સજા છે, અઝાબ છે, અને આખરતની સજા તો ચોક્કસ એથી પણ વધારે દુઃખ દેતી છે, અને અલ્લાહની સજાથી તેમને બચાવનાર કોઈ જ હશે નહીં. مَثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ أُكُلُهَا دَائِمٌ وَظِلُّهَا تِلْكَ عُقْبَى الَّذِينَ اتَّقَوْا وَعُقْبَى الْكَافِرِينَ النَّارُ. જે જન્નતનો પરહેજગારોથી મુત્તકીઓથી વાયદો કરવામાં આવ્યો છે તે એવી હશે કે જેની નીચે નદીઓ વહેતી હશે, તેના ફળ ફ્રૂટ હંમેશા કાયમ રહેનારા છે, અને તેનો છાંયડો પણ. આ તે લોકોનો બદલો છે, આ તે લોકોના સારા કામોનો બદલો છે કે જેઓ મુત્તકીને પરહેજગાર રહ્યા હતા અને ઈમાન ન લાવનારાઓ, ઇનકાર કરનારાઓ નો બદલો જહન્નમ છે. والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب. અને જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તારી તરફ જે કાંઈ ઉતારવામાં આવ્યું છે તેનાથી રાજી છે. અને બીજા મળતિયા પક્ષના એની જેવા ભળતા ગિરોહના કેટલાક એવા પણ છે કે તેઓ તેના કેટલાક ભાગનો ઇનકાર કરે છે, મનાય કરે છે. એ રસૂલ, તું કહે કે મને એ જ હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની ઇબાદત કરું અને કોઈને પણ તેનો શરીક કે ભાગીદાર ન બનાવું. તેની તરફ હું તમને બોલાવું છું અને તેની તરફ મારું અને તમારું પાછું ફરવું છે. وَكَذَلِكَ أَنزَلْنَاهُ حُكْمًا عَرَبِيًّا وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُمْ بَعْدَ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللَّهِ مِنْ وَلِيٍّ وَلَا وَاقٍ. ને આવી રીતે અમોએ કુરાનને આસાનને સહેલી અરબી જબાનમાં સાચો ફેંસલો બનાવી ઉતાર્યું છે અને તારી પાસે ઇલ્મ આવી ચૂક્યા બાદ પણ તું તેમની મનની ખ્વાહિશો મુજબ કરશે તો ખરે જ અલ્લાહની સામે તારો કોઈ પણ તરફદારી કરનાર કે બચાવનાર હશે નહીં. ولقد أرسلنا رسلا من قبلك وجعلنا لهم أزواجا وذرية وما كان لرسول أن يأتي بآية إلا بإذن الله لكل أجل كتاب. ને ચોક્કસ અમોએ તારી પહેલા પણ કેટલાક નબીઓ મોકલ્યા હતા અને તેમને પણ ઔરતો તથા બચ્ચા આપ્યા હતા ને કોઈ રસૂલના અધિકાર કે હકમાં નથી કે અલ્લાહના હુકમ સિવાય કોઈ નિશાની લઈ આવે. દરેક નક્કી કરેલા વખત માટે અમારી પાસે એક લખાણ કરેલું છે. અલ્લાહ જે ચાહે છે તે મિટાવી નાખે છે, યાની કે અલ્લાહ લવહે મહફૂઝમાંથી જે ચાહે છે તે મિટાવી નાખે છે ને જે ચાહે છે કાયમ કરી દે છે. અને મૂળ કિતાબ, અસલ કિતાબ તેની જ પાસે છે. نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ. ને આઈ રસૂલ, જે જે વસ્તુઓનો અમે તેમને વાયદો કરીએ છીએ તેમાંથીની કેટલીક અમે તને દેખાડી દઈએ અથવા તને તેની પહેલા જ ઉઠાવી લઈએ તો પણ તારા માથે તો સિર્ફ અમારો સંદેશો પહોંચાડી દેવાનું છે ને તેમનો હિસાબ લેવાનું કામ અમારા માથે છે. અવલમ યરૌ અન્ના નાતિલ અર્દ નંકુસુહા મિન અતરાફિહા વલ્લાહુ યહકુમુ લા મુઅક્કિબ લિહુકમિહ વલ્લાહુ યહકુમુ લા મુઅક્કિબ લિહુકમિહ વહુવ સરીઉલ હિસાબ. શું તેઓ આ નથી જોતા કે અમે જમીનને ઇસ્લામી જીતો થકી તેની ચારે બાજુથી નાસ્તિકપણાની હદો બરાબર ઓછી કરતા ચાલ્યા આવ્યા છીએ? અને હુકમ અલ્લાહનો જ હોય છે, તેના હુકમને રદ કરનાર કોઈ નથી અને તે ઘણો ઝડપી હિસાબ લેનાર છે. وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل نفس وسيعلم الكفار لمن عقب الدار અને તેમની પહેલા જે લોકો હતા તેમણે ચોક્કસ ચાલબાજીને રમત ચાલી હતી, પણ બધી ચાલબાજીઓ અલ્લાહની જ હાવી હોય છે, તાકતવર હોય છે. દરેક જીવ જે કાંઈ કરે છે તે જાણે છે, અને નજદીકના સમયમાં ઇનકાર કરનારાઓ જાણી લેશે, કુફર કરનારાઓ જાણી લેશે કે આખેરતના ઘરનો સલામતી ભર્યું નતીજો કોના માટે છે. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કહે છે કે તું કોઈના તરફથી મોકલવામાં આવેલો નથી, પણ તું કહે કે મારી અને તમારી વચ્ચે સાક્ષી આપનાર અલ્લાહ કાફી છે, અલ્લાહ પૂરતો છે. ને બીજો તે કે જેની પાસે આ કિતાબનું યાની કે કુરાન મજીદનું પૂરેપૂરું ઇલ્મ છે, સંપૂર્ણ ઇલ્મ છે.